શ્રીમદ દેવી ભાગવત સ્કંદ 12મો અધ્યાય 11 મણિદ્વીપનું વર્ણન ચાલુ. વ્યાસજી કહે છે, રાજન, આ પુષ્પરાગથી બનેલા કિલ્લાની આગળ કંકુ જેવો લાલ પદ્મરાગ મણીનો એક કિલ્લો છે. તેના મધ્યની ભૂમિ પણ અત્યંત અદ્ભુત છે. આ કિલ્લો 10 યોજન ઊંચો છે. અનેક દરવાજા અને બારણાઓથી તે શોભી રહ્યો છે. અહીં પદ્મરાગ મણીના થાંભલાવાળા સેંકડો મંડપ છે. તેની વચ્ચે અનેક શસ્ત્રો ધારણ કરેલી રત્નોના આભૂષણોથી અલંકૃત વીર વેશવાળી 64 કળાઓ વસે છે. એ બધી કળાઓનો અલગ અલગ એક એક લોક છે. તે દરેક પોતપોતાના લોકની અધીશ્વરી છે. ત્યાંની જે કઈ વસ્તુઓ છે તે બધી જ પદ્મરાગથી બનેલી છે. પોતપોતાના લોકમાં વસનારા લોકો તથા પોતાના વાહનો સાથે એ કળાઓ અત્યંત શોભી રહી છે. જન્મેજય, આ કળાઓના નામ આ પ્રમાણે છે: પિંગલાક્ષી, વિશાલાક્ષી, સમૃદ્ધિ, વૃદ્ધિ, શ્રદ્ધા, સ્વાહા, સ્વધા, અભિખ્યા, માયા, સંજ્ઞા, બહુરૂપા, સ્કંદમાતા, અચ્યુત, પ્રિયા, વિમલા, અમલા, અરુણી, આરુણી, પ્રકૃતિ, વિકૃતિ, સૃષ્ટિ, સ્થિતિ, સમૃતિ, માતા, સંધ્યા, પરમ સાધ્વી, હંસી, મર્દિકા, વજ્રિકા, દેવમાતા ભગવતી, દેવકી, કમલાસના, ત્રિમુખી, સપ્તમુખી, સુરાસુર વિમર્દિની, લંબોષ્ઠી, ઉર્ધ્વકેશી, બહુરશીર્ષા, વૃકોદરી, રથરેખા, શશિરેખા, ગગનવેગા, પવનવેગા, ભુવનપાલા, મદનાતુરા, અનંગા, અનંગમથના, અનંગમેખલા, અનંગ કુસુમા, વિશ્વરૂપા, સુરાદિકા, સ્વયંકરી, શક્તિ, અશોભ્યા, અક્ષોભ્યા, સત્યવાદિની, બહુરૂપા, સુચિવ્રતા, ઉદારા અને વાગીક્ષી. આ 64 કળાઓ છે. આ બધી કળાઓના મુખ પ્રજ્વલિત એટલે કે તેજસ્વી જીભવાળા છે. તે પોતાના મુખમાંથી સતત અગ્નિને બહાર કાઢ્યા કરે છે. અમે સમગ્ર જળનું પાન કરી જઈએ, અગ્નિની કોઈ સત્તા અમારી આગળ ચાલી શકે એમ નથી. અમે પવનને થંભાવી દેવા સમર્થ છીએ. હમણાં જ સંપૂર્ણ જગત અમારો કોળિયો થઈ જશે. આવા શબ્દો બોલનારી આ કળાઓના હાથમાં ધનુષ અને બાણ છે. તે સદા યુદ્ધ કરવા તત્પર રહે છે. તેઓ દાઢો કચકચાવી દિશાઓ બહેરી કરી મૂકે છે. તે એક એક કળા પાસે 100-100 અક્ષિણી સેના હોવાનું કહેવાય છે. પોતાના હાથમાં સદા ધનુષ બાણ ધારણ કરનારા તે બધા સૈનિકો પિંગળ વર્ણવાળા અને ઊંચા કેશવાળા છે. એક એક શક્તિમાં એટલું સામર્થ્ય છે કે તે લાખો બ્રહ્માંડોનો સંહાર કરી શકે છે. રાજેન્દ્ર, આવી શક્તિવાળી 100 અક્ષોણી સેના દરેક કલાની સાથે રહે છે. આ જગતમાં તેમના માટે શું અશક્ય છે તે કહી શકાય એમ નથી. મુનિ, આ પદ્મરાગથી બનેલા કિલ્લાની અંદર યુદ્ધની તમામ સામગ્રી હંમેશા તૈયાર રહે છે. આ કિલ્લાની અંદર તમામ સામગ્રી પદ્મરાગથી બનેલા કિલ્લાની અંદર યુદ્ધની તમામ સામગ્રી હંમેશા તૈયાર હોય છે. અહીંના રથ, હાથી, ઘોડા, શસ્ત્રો અને ગણોની ગણતરી કરવા કોઈ સમર્થ નથી. રાજન, આ પદ્મરાગના કિલ્લાની આગળ ગોમેદ રત્નોથી બનેલો 10 યોજન ઊંચો એક મહાન કિલ્લો છે. તેની કાંતિ જાસૂદના ફૂલ જેવી છે. તેની વચ્ચેની ભૂમિ પણ તેવા જ રંગની છે. ગોમેદના કિલ્લામાં તમામ ભવનો પણ તેનાથી જ બનેલા છે. પક્ષીઓ, શ્રેષ્ઠ ખંભા, વૃક્ષો, વાવો અને સરોવરો, આ બધું જ ગોમેદ મણીથી જ બનેલું છે. દરેકનો રંગ કંકુ જેવો લાલ છે. આ કિલ્લાની મધ્યમાં 32 મહાશક્તિ દેવીઓ વસે છે. તે દેવીઓના હાથમાં અનેક પ્રકારના શસ્ત્રો છે અને એ બધી જ ગોમેદ મણીઓથી અલંકૃત છે. એક એક લોકમાં રહેનારી આ દેવીઓ ચારે દિશાઓને ઘેરીને રહે છે. રાજન, આ કિલ્લામાં પિશાચ જેવા ભયંકર મુખવાળી શક્તિઓ યુદ્ધ માટે હંમેશા સજ્જ રહે છે. પોતાના લોકમાં રહેનારા પુરુષો આ ચક્રધારી શક્તિઓની રોજ પૂજા કરે છે. ક્રોધના કારણે લાલ આંખોવાળી આ દેવીઓ કહે છે, આને ચીરી નાખો, રાંધી નાખો, કાપી નાખો, બાળી નાખો. આવા શબ્દો નિરંતર તેમના મુખેથી નીકળે છે. તે યુદ્ધ માટે ખૂબ લાલાયિત રહે છે. તે એક એક મહાશક્તિ સાથે દસ દસ અક્ષોણી સેના છે. તેમાંથી એક જ શક્તિ લાખ બ્રહ્માંડોનું સંહાર કરી શકે એમ છે. રાજન, આવી વિભૂતિઓ ધરાવતી શક્તિઓની મહાન સેનાનું વર્ણન કરવું શક્ય નથી. તેમના રથો, ગણો અને વાહનોની ગણતરી કરવી પણ શક્ય નથી. ભગવતી જગદંબાની બધી જ યુદ્ધ સામગ્રીઓ અહીં તૈયાર હોય છે. ભગવતીની આ અતરંગ સેના છે. હવે તેમના પાપનાશક નામોનું વર્ણન કરું છું. વિદ્યા, હ્રીમ, પૃષ્ટિ, પ્રજ્ઞા, સિનિવાલી, કુહુ, રુદ્રા, વીર્યા, પ્રભા, આનંદા, પોષણી, રુદ્ધિધા, કાલરાત્રિ, મહારાત્રિ, ભદ્રકાલી, કપરદિની, વિકૃતિ, દંડિની, મુંડિની, સેન્દુખંડા, શિખંડિની, નિશુંભ, શુભમંથિની, મહિષાસુર મર્દિની, ઇન્દ્રાણી, રુદ્રાણી, શંકરાદ્ર, શરીરણી, નારી, નારાયણી, ત્રિશુલિની, પાલિની, અંબિકા તથા રાલાદિની, આ 32 શક્તિઓ છે. જો આ દેવીઓ ક્રોધિત થઈ જાય તો બ્રહ્માંડનો તુરંત નાશ થઈ જાય. ક્યાંક કોઈ સમય આ દેવીઓનો પરાજય થઈ શકતો નથી. આ ગોમેદ કિલ્લાની આગળ હીરાથી બનેલો 10 યોજન ઊંચો એક કિલ્લો છે. તેમાં અનેક દરવાજા અને બારણા છે. તે કમાળ અને સાંકળોથી બંધ રહે છે. નવા વૃક્ષો તેને સુશોભિત કરે છે. આ કિલ્લાના મધ્યની બધી જમીન, મહેલો, ગલીઓ, શેરીઓ, મોટા માર્ગો, આંગણા, વૃક્ષોના ક્યારા, વૃક્ષો, સારંગ, પક્ષીઓ, વાવો અને વાવડીઓ, તળાવો તથા કુવા, બધું જ હીરામય છે. ત્યાં ભગવતી ભુવનેશ્વરીની દાસીઓ વસે છે. તે દરેક લાખો દાસીઓથી સેવાયેલી અને મદ ગર્વિત છે. જાત જાતના આભૂષણો ધારણ કરનારી અનેક દાસીઓ ચિત્રકારી કાર્યમાં, ચરણ દબાવવામાં, આભૂષણો પહેરાવવાના કાર્યમાં વ્યસ્ત રહે છે. પુષ્પોના આભૂષણો બનાવનારી, પુષ્પોના શૃંગારમાં પ્રવીણ તથા જાત જાતના વિલાસ વૈભવમાં કુશળ અનેક શ્રેષ્ઠ દાસીઓ ત્યાં રહે છે. યુવાવસ્થા વાળી તે બધી દેવીઓ સુંદર વસ્ત્રો પહેર્યા છે. દેવીની કૃપા દ્રષ્ટિથી તે ત્રણે લોકને ત્રણખલા સમાન ગણે છે. રાજેન્દ્ર, આ બધી શક્તિઓ દેવીની દૂતીઓ છે. તેમના નામ કહું છું, સાંભળો. અનંગ રૂપા, અનંગ મંદરા, સુંદરી, મદનાતુરા, ભુવન વેગા, ભુવન પાલિકા, સર્વ શિશિરા, અનંગ વેદના અને અનંગ મેખલા, આ બધાના શરીર વીજળી જેવા પ્રકાશમાન છે. તેમનો કટિપ્રદેશ રણકતા કંદોરાઓથી શોભી રહ્યો છે. ચરણ રૂમઝુમ કરતા ઝાંઝરથી શોભી રહ્યા છે. વીજળી જેવી ચમકતી આ બધી દૂતિઓ વેગથી અંદર બહાર જતા આવતા અતિ શોભાયુક્ત લાગે છે. હાથમાં છડી લઈને સર્વત્ર ભ્રમણ કરનારી આ દૂતિઓ તમામ કાર્યમાં અતિ કુશળ છે. આ પ્રમાણે અંદરની 8 દિશાઓમાં તથા બહાર અનેક પ્રકારના વાહનોથી સંપન્ન સુંદર ભવનો આ દૂતિઓના નિવાસ માટે છે. આ હીરાના કિલ્લાની આગળ વૈદુર્ય મણિઓથી બનેલો એક કિલ્લો છે. બારણા અને દરવાજાઓથી શોભતો આ કિલ્લો 10 યોજન ઊંચો છે. અહીંની બધી ભૂમિ, અનેક પ્રકારના ભવન, ગલીઓ, ચોતરા, રાજમાર્ગ, કુવા, વાવ, તળાવ અને નદીઓના કિનારા તથા રેતી, બધું જ વૈદુર્ય મણિથી બનેલું છે. રાજેન્દ્ર, આ કિલ્લાની 8 દિશાઓમાં બધી બાજુ બ્રાહ્મી વગેરે દેવીઓનો સમુદાય છે. ત્યાં આ બધી દેવીઓ તેમના ગણોની વચ્ચે અદ્ભુત રીતે શોભી રહી છે. પ્રત્યેક બ્રહ્માંડની વ્યષ્ટિ માતાઓનું આ સમિષ્ટ રૂપ છે, સમષ્ટિ રૂપ છે. બ્રાહ્મી, મહેશ્વરી, કૌમારી, વૈષ્ણવી, વારાહી, ઇન્દ્રાણી અને ચામુંડા 7 માતૃકા નામથી પ્રસિદ્ધ છે. 8મી માતૃકાનું નામ મહાલક્ષ્મી છે. આ પ્રમાણે માતૃકાઓના નામ કહ્યા. જગતનું કલ્યાણ કરનારી તથા પોતપોતાની સેનાઓથી ઘેરાયેલી આ માતાઓનો આકાર, પ્રકાર બ્રહ્મા, રુદ્ર વગેરે દેવતાઓ જેવો જ છે. રાજન, આ કિલ્લાના 4 મહાદ્વાર પર ભગવતી મહેશ્વરીના વાહન અલંકારોથી સજેલા કાયમ તૈયાર રહે છે. અનેક ચિહ્નોથી શોભતા ત્યાં કરોડો વિમાન છે. તે વિમાનોમાંથી સ્વયં મહાધ્વનિ થતો હોય છે. તે વિમાનોમાં અનેક વાદ્યો પણ રાખવામાં આવ્યા છે. વૈદુર્ય મણિના કિલ્લાની આગળ ઇન્દ્ર નીલમણીથી બનેલો 10 યોજન ઊંચો એક ઉત્તમ કિલ્લો છે. આ કિલ્લાની મધ્યભૂમિ ગલીઓ, રાજમાર્ગ, ભવન તથા કુવા, વાવ અને તળાવના ઘાટ પણ ઇન્દ્ર નીલમણીના જ બનાવેલા છે. કહેવાય છે કે ત્યાં અનેક યોજન વિસ્તારનું એક કમળ છે. તે પરમ પ્રકાશમાન કમળ 16 આરાવાળા સુદર્શન ચક્ર જેવું પ્રકાશિત છે. તેના ઉપર 16 શક્તિઓને બેસવા માટે વિવિધ સ્થાન બનેલા છે. તે બધા સ્થાન સર્વ સામગ્રીઓ અને સમૃદ્ધિઓથી પૂર્ણ છે. રાજેન્દ્ર, તે શક્તિઓના નામ કહું છું, સાંભળો. કરાલી, વિકરાલી, ઉમા, સરસ્વતી, શ્રી, દુર્ગા, ઉષા, લક્ષ્મી, શ્રુતિ, સ્મૃતિ, ધૃતિ, શ્રદ્ધા, મેઘા, મતિ, કાંતિ અને આર્યા, આ 16 શક્તિઓએ મેઘશ્યામ વર્ણથી શોભી રહી છે. બધી જ એક સરખી જ દેખાતી આ શક્તિઓ પોતાના હાથમાં ઢાલ અને તલવાર ધારણ કરેલા છે. યુદ્ધની ઈચ્છાવાળી આ શક્તિઓ જગત પર શાસન કરવા વાળી ભગવતી શ્રીદેવીની સેના નાયક છે. પ્રત્યેક બ્રહ્માંડમાં રહેનારી શક્તિઓની આ સ્વામિનીઓ છે. ભગવતી જગદંબાની શક્તિથી સંપન્ન હોવાથી બ્રહ્માંડને ખળભળાવી નાખવા સમર્થ છે. અનેક શક્તિઓને સાથે રાખીને જુદા જુદા સ્થાનોમાં બિરાજે છે. સહસ્ત્ર મુખવાળા શેષનાગ પણ આ શક્તિઓના પરાક્રમને કહેવા સમર્થ નથી. રાજન, આ ઇન્દ્ર નીલમણીના મહાન કિલ્લાની આગળ એક અતિ વિશાળ 10 યોજન ઊંચો મુક્તા પ્રાકાર એટલે મોતીઓનો કિલ્લો છે. અગાઉ વર્ણવેલા કિલ્લાઓ જેવી આ કિલ્લાની મધ્યમાં ભૂમિ છે. તેના મધ્યભાગમાં એક અષ્ટદળ કમળ છે. મોતી વગર મણીઓ વાળું આ મહાન કમળ કેસરયુક્ત છે. કમળના તે 8 પાન પર ભગવતી ભુવનેશ્વરી જેવી આકૃતિવાળી 8 દેવીઓ હાથમાં શસ્ત્રો લઈને નિરંતર બિરાજેલી રહે છે. જગતના સમાચારો આપવા માટે નિયુક્ત આ દેવીઓ ભગવતીની સચિવ એટલે કે મંત્રી છે. જગદંબાના મનોભાવને સમજવામાં પરમ ચતુર આ દેવીઓનો પૂરો આકાર પ્રકાર ભગવતી જેવો જ છે. તે બધા કાર્યોમાં કુશળ છે. સ્વામિનીનું કાર્ય સંપાદન કરવામાં હંમેશા તત્પર રહે છે. ભગવતી ભુવનેશ્વરીની ઈચ્છાને પારખી જનારી આ દેવીઓ અત્યંત સુંદર અને પ્રવીણ છે. અનેક શક્તિઓ તેમની સાથે રહે છે. પોતાની જ્ઞાન શક્તિ દ્વારા જાણીને પ્રત્યેક બ્રહ્માંડમાં રહેલા પ્રાણીઓના સમાચાર કહેવા એ તેમનું મુખ્ય કાર્ય છે. રાજેન્દ્ર, હવે એ દેવીઓના નામ કહું છું. અનંગ કુસુમા, અનંગ કુસુમાતુરા, અનંગ મદના, અનંગ મદનાતુરા, ભુવનપાલા, ગગન વેગા, શશિરેખા અને ગગનરેખા, ગગન વેગા, શશિરેખા અને ગગન રેખા, આ બધાનો વિગ્રહ લાલ છે અને તેમના હાથોમાં પાસ, અંકુશ, વરદ અને અભય મુદ્રા ધારણ કરેલા છે. તે પ્રતિક્ષણ વિશ્વની વાતો ભગવતીને જણાવ્યા કરે છે. મોતીઓના કિલ્લાની આગળ મહામરકત મણીઓથી બનેલો એક બીજો કિલ્લો છે. 10 યોજન ઊંચો આ કિલ્લો સર્વશ્રેષ્ઠ છે. એ વિવિધ પ્રકારના સૌભાગ્યોથી તથા ભોગ સામગ્રીઓથી યુક્ત છે. તેના મધ્યભૂમિ અને ભવન પણ મહામરકત મણી જેવા જ છે. આ કિલ્લામાં ભગવતી ભુવનેશ્વરીનું એક વિશાળ 6 ખૂણાવાળો યંત્ર છે. તે ખૂણાઓમાં રહેલા દેવતાઓ આ પ્રમાણે છે. પૂર્વ ખૂણામાં ચતુર્મુખ બ્રહ્મા ભગવતી ગાયત્રી સાથે બિરાજે છે. તેમણે હાથમાં કમંડળ, અક્ષસૂત્ર, અભયમુદ્રા અને શ્રેષ્ઠ આયુધ ધારણ કરેલા છે. પરમ આદરણીય ભગવતી ગાયત્રીએ પણ એ જ આયુધો ધારણ કર્યા છે. વેદ તથા બધા શાસ્ત્રો મૂર્તિમાન રૂપે ત્યાં બિરાજે છે. બ્રહ્માના જે અવતારો, ગાયત્રીના જે અવતારો તથા વ્યાહૃતિઓના જે અવતારો છે તેઓ પણ કાયમ ત્યાં જ રહે છે. નૈઋત્ય ખૂણામાં શંખચક્ર, ગદા અને કમળ ધારણ કરનારા ભગવતી સાવિત્રી બિરાજે છે. ભગવાન વિષ્ણુ પણ એવા જ વેશમાં ત્યાં બિરાજે છે. મત્સ્ય અને કુર્મ વગેરે મહાવિષ્ણુના તથા જે ગાયત્રીના અવતાર છે તે બધાનું સ્થાન ત્યાં જ છે. ફરસી, અક્ષમાળા, અભય અને વરમુદ્રા ધારણ કરીને મહારુદ્ર એના વાયવ્ય ખૂણામાં વસે છે. ત્યાં ભગવતી સરસ્વતી પણ એ જ વેશમાં બિરાજે છે. રાજન, દક્ષિણા મૂર્તિ વગેરે ભેદથી જેટલા રુદ્ર તથા ગૌરી વગેરે ભેદથી જેટલા પાર્વતી છે તે બધા ત્યાં વસે છે. 64 પ્રકારની વિદ્યા તથા બીજા પણ જે આગમ શાસ્ત્ર છે તે બધા જ મૂર્તિ રૂપે ત્યાં બિરાજે છે. ધનના સ્વામી કુબેર પોતાના બંને હાથમાં રત્નના કળશ અને મણિઓના કરંડિયાને ધારણ કરી અગ્નિખૂણામાં બિરાજે છે. અનેક પ્રકારની વિધિઓથી યુક્ત અને મહાલક્ષ્મીઓથી યુક્ત છે. પોતાના સદગુણોથી સંપન્ન કુબેર ભગવતી જગદંબાના કોષની રક્ષા કરે છે. પશ્ચિમ ખૂણામાં રતિ સહિત કામદેવ વસે છે. તેમના હાથ પાસ અંકુશ અને ધનુષ બાણથી હંમેશા સજ્જ રહે છે. તે શૃંગાર મૂર્તિ રૂપે હંમેશા ત્યાં વસે છે. ઈશાન ખૂણામાં વિઘ્નો પર શાસન કરનારા વિઘ્નનાશક પ્રતાપી ગણેશજી તેમના પત્ની પુષ્ટિની સાથે પાસ અને અંકુશ હાથમાં લઈને સદા ત્યાં બિરાજે છે. રાજેન્દ્ર ગણેશની જેટલી વિભૂતિઓ છે તે બધી જ સર્વ ઐશ્વર્ય સાથે ત્યાં વસે છે. પ્રત્યેક બ્રહ્માંડમાં રહેવા વાળા બ્રહ્મા વગેરે જેટલી સમિષ્ટ શક્તિઓ છે તે બધી જ બ્રહ્મા નામે પ્રસિદ્ધ છે. બધા દ્વારા ભગવતી જગદીશ્વરીની નિત્ય સેવા થાય છે. આ મહામરકત કિલ્લાની આગળ 100 યોજન ઊંચાઈનો એક બીજો કિલ્લો છે. તેનો રંગ કંકુ જેવો લાલ છે. તેના મધ્યની ભૂમિ તથા ભવનો પણ તેવા જ છે. આ કિલ્લાના મધ્ય ભાગમાં પંચભૂતોના 5 સ્વામી નિવાસ કરે છે. હલેખા, ગગના, રક્તા, કરાલિકા અને મહો છુષ્મા આ 5 ભૂતોના જેવી જ તેમની શક્તિઓ છે. પાસ, અંકુશ અને અભય મુદ્રા ધારણ કરનારી આ શક્તિઓ હંમેશા આભૂષણોથી અલંકૃત રહે છે. તે દરેકના અંગમાં નૂતન તરુણતા વ્યાપેલી હોય છે. તેમની વેશભૂષા ભગવતી જગદંબા જેવી જ છે. રાજન આ પ્રવાલમય કિલ્લા પછી 9 રત્નોથી બનેલો અનેક યોજનના વિસ્તારનો એક ખૂબ મોટો કિલ્લો છે. ત્યાં આગમ પ્રસિદ્ધ આમનાય નામના દેવતાઓના 9 રત્નોથી બનેલા અનેક ભવન ભવ્ય ભવન છે. તળાવ વગેરે 9 રત્નોના જ છે. રાજન શ્રીદેવીના જેટલા અવતાર છે તે બધાનો ત્યાં નિવાસ છે. મહાવિદ્યાના બધા અવતાર સદા ત્યાં બિરાજે છે. કરોડો સૂર્ય જેવી પ્રકાશમાન બધી દેવીઓ પોતાની અંગરક્ષક શક્તિઓ આભૂષણો અને વાહનો સાથે ત્યાં દિવ્ય શોભાયુક્ત છે. 7 કરોડ મહામંત્રોના દેવતાઓનું પણ એ જ નિવાસ સ્થાન છે. આ 9 રત્નોના કિલ્લાની આગળ ચિંતામણીથી બનેલું એક વિશાળ મંદિર છે. ત્યાંની તમામ વસ્તુઓ ચિંતામણીથી બનેલી છે. તે મંદિરમાં સૂર્ય, ચંદ્રમા અને વીજળી જેવા ચમકતા પથ્થરોથી બનેલા 1000 સ્તંભો છે, જેઓની કાંતિથી આંખ અંજાઈ જતા અંદરની કોઈ પણ વસ્તુ જોઈ શકાતી નથી. અધ્યાય 11 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.